નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય વાણી મંગલરૂપિણી ચ હસિતં યસ્યાસ્તિ વૈ મંગલં નેત્રે મંગલદેચ દુર્વિલસિતં નૃણાં પરં મંગલં વક્ત્રં મંગલકૃચ્ચ પાદચલિતં યસ્યાખિલં મંગલં સોયં મંગલમૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન મંગલ ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरे कृष्णाय नमो नमः ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः स्वामीनारायण हरे स्वामीनारायण हरे વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 38મું માચા ભક્તનું અને પ્રવેશનું સંવત 1880ના ભાદરવાવદી છઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તક્યા નંખાવીને વિરાજમાન હતા. સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સંસારી જીવ છે તેને તો કોઈક ધન દેનારો મળે કે દીકરો દેનારો મળે તો ત્યાં તરત પ્રતીતિ આવે, અને ભગવાનના ભક્ત હોય તેને તો જંત્ર મંત્ર નાટક ચેટકમાં ક્યાંય પ્રતીતિ આવે જ નહીં, અને જે હરિભક્ત હોય ને જંત્ર મંત્રમાં પ્રતીતિ કરે તે સત્સંગી હોય તે પણ અર્ધો વિમુખ જાણવો, અને જે સાચા ભગવાનના ભક્ત હોય તે ઘણા હોય નહીં. યથાર્થ ભગવાનના ભક્ત તો કાર્યાણી ગામમાં માચો ભક્ત હતા. તે સત્સંગ થયા મોર માર્ગીના પંથમાં હતા, તો પણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો નહીં, અને પોતે બાળ બ્રહ્મચારી રહ્યા, અને કોઈક કિમિયાવાળો પોતાને ઘેર આવીને ઉતર્યો હતો. તેણે ત્રાંબામાંથી રૂપું કરી દેખાડ્યું ને પછી એ ભક્તને કહ્યું છે, તમે સદાવ્રતી છો માટે તમને આ બુટ્ટી બતાવીને રૂપું કરવા શીખવું. પછી એ ભક્તે લાકડી લઈને તેને ગામ બહાર કાઢી મૂક્યો અને તેને એમ કહ્યું છે, અમારે તો ભગવાન વિના બીજા પદાર્થની ઈચ્છા નથી. પછી એ ભક્તને સત્સંગ થયો ત્યારે ભગવાનના એકાંતિક ભક્ત થયા. માટે જે એકાંતિક ભક્ત હોય તેને એક તો આત્મનિષ્ઠા હોય, બીજો વૈરાગ હોય, ત્રીજો પોતાને ધર્મ દ્રઢપણે હોય, ને ચોથી શ્રીકૃષ્ણ ભગવાનની વિશે અત્યંત ભક્તિ હોય. અને એ એકાંતિક ભક્ત જ્યારે દેહ મૂકે ત્યારે તેનો શ્રીકૃષ્ણ ભગવાનની વિશે પ્રવેશ થાય છે. અને જે એકાંતિક ન હોય તેનો તો બ્રહ્માદિકમાં પ્રવેશ થાય છે અથવા સંકર્ષણાદિકને વિશે પ્રવેશ થાય છે. પણ એકાંતિક થયા વિના શ્રીકૃષ્ણ વાસુદેવમાં પ્રવેશ થતો નથી. તે પ્રવેશ તે એમ સમજવો જોઈએ જેમ અતિશય લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય છે, ને જેમ અતિ કામી હોય તેનો મનગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે, અને જેમ ઘણીક દોલતવાળો હોય ને તે વાંઝ્યો હોય ને તેને દીકરો આવે તો તેનો દીકરામાં પ્રવેશ થાય છે, તેમ એવી રીતે જેનો જીવ જે સંગાથે બંધાયો હોય તેને વિશે તેનો પ્રવેશ જાણવો. પણ જેમ જળમાં જળ મળી જાય છે અને અગ્નિમાં અગ્નિ મળી જાય છે તેમ પ્રવેશ નથી થતો. એ તો જેનો જેને વિશે પ્રવેશ હોય તેને પોતાના ઈષ્ટદેવ વિના બીજા કોઈ પદાર્થને વિશે હેત ઉપજે નહીં, ને એક તેની જ રટના લાગી રહે, ને તે વિના જીવે તે મહાદુઃખના દિવસ ભોગવીને જીવે પણ સુખ ન થાય. ઇતિ વચનામૃતમ ગરડા મધ્ય પ્રકરણનું 38મું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. તમે જો થોડુંક ના એક પાઠ કીધો સાર એનો. બસ એટલે આનો સાર એ છે કે આવું થાય તો એને ભગવાનમાં પ્રવેશ થઈ જાય, એનો ભગવાનમાં પ્રવેશ થાય. ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એ જો એના અંતરમાં અતિ દ્રઢ થાય તો એને ભગવાનમાં પ્રવેશ થાય છે. તો પ્રવેશ કેવો કીધો એની વાત કરી. સરસ. આ વચનામૃતનું નામ છે માચા ખાચર અને પ્રવેશનું વચનામૃત. તો પ્રવેશ એટલે શું? વાસના નહી, પ્રવેશ એટલે વધારે આસક્ત. તમે એના વિના રહેતા એ મય થઈ જાય. એટલે આપણે નથી કહેતા હુવાણ થાય. આપણને ક્યાંક વસ્તુની હુવાણ થઈ જાય તો એમાં પ્રવેશ થઈ ગયો હોય કહેવાય. એટલે એનું સ્મરણ, એમાં સુખ આવે. જ્યાંથી સુખ એને આવે, એનીથી નજીક જેમ જાય એમ સુખ આવે. એનું જેટલું સ્મરણ કરે એટલું એને સુખ આવે. બે દોસ્તાર હોય, એકબીજાને હુવાણ થઈ ગઈ હોય અને સાંજે બેઠા હોય વાતો કરવા, તો કલાક, ક્યારેક બે કલાક, ક્યારેક પાંચ પાંચ કલાક વાતોમાં વાતોમાં નીકળી જાય, ખબર ન પડે, કંટાળો ન આવે. અને તો એને હુવાણ થઈ કહેવાય. સમય ગમે એટલો નીકળી જાય. મારું પૂજ્ય કૃષ્ણ સ્વરૂપ સામે હતા ને, તમારો દિવસ આખો આખો વાતમાં સહેજ હુવાણ કહેવાય. આમ અતિ હેત થઈ ગયું હોય એટલે એકબીજાને વાતો, પ્રશ્ન, જવાબ, એ એકબીજા નવરા થાય ને, આમ સહેજોલા થાય તો એનું સ્મરણ થાય એમ, એને સુવાણ કહે. અને એ જો આમ સેટિંગ ન થાય, એટલું બધું સેટ ન હોય તો શું થાય દાદા? કેમ સેટા થાય? ક્યારે થાય? વાત કેમ પૂરી કરે? જલ્દી જાય તો સારું. એને હુવાણ નથી થઈ. અહીંયા આપણે એ સમજવાનું કે આપણને હુવાણ ક્યાં થાય છે, ક્યાં થતી છે હુવાણ? રણભાઈ, આપણે ભગત છે ને, આપણે આપણે તો આ શબ્દ બધા ગોખી નાખ્યા, સ્વામી પૂછે એટલે આવો જવાબ દેવો, પણ આપણે ક્યાં હોય એ જોવાની વાત છે. એવું આપણે આપણા અંતર સામું જોઈએ તો ક્યાં આપણને સુવાણ થાય છે તપાસ કરવી જોઈએ. જોઈએ ભગવાનમાં હુવાણ થાય છે કે જગતમાં હુવાણ થાય છે. આ સૃષ્ટિની અંદર બે પ્રકારના જીવો છે, એક તો બુભુક્ષુ અને એક મુમુક્ષુ. સંસારી જીવ અને જગતના જીવ બે જ જીવ છે. સંસારી જીવન ભગવાનના ભગત બે જીવ છે. અને બેની વૃત્તિ અલગ છે. ઓલું એક સુભાષિત આવે છે ને કે યશ્યામ જાગૃતિ ભૂતાની તસ્યામ સંયમી, યશ્યામ જાગૃતિ સંયમી ઓલા ભૂતાની એમ. એટલે કહેવાનું એ છે કે જ્યાં જગતના જીવો જાગેલા છે ત્યાં એ ભગવાનનો ભગત છે એ સૂતા છે. એટલે જગતના જીવનો જે માર્ગ છે અહીંયા ભગવાનના ભગતનો એ માર્ગ જ નથી. એને એને હુવાણ ન થાય. જગતમાં તો આવ્યા છે એટલે જગતનો દેહ જ છે જગતનો, ભાઈ ઇન્દ્રિયો અંતઃકરણ જગતના જ છે. તો પણ જીવ જગતનો નથી. એને ઇન્દ્રિયો અંતઃકરણ હારે હુવાણ ન થાય. એને હુવાણ ક્યાં થાય? કોઈ ભગત મળી જાય, કોઈ સાધુ મળી જાય, સારો શાસ્ત્ર મળી જાય, ભગવાન મળી જાય તો એને તરત હુવાણ થઈ જાય. વળીને ત્યાં ખેંચાણ થાય. ત્યાં કલાક કાઢવી હોય તો એને નીકળી જાય તરત. અને ઓલામાં તો હવે આવ્યા છે, આ દેહ લીધો છે એટલે હવે એમાં તો આપણે જે કર્મ એને આધીન થાય એને ભગવાનની આજ્ઞા પ્રમાણે કરવાનું છે, કરવાનું છે, એ કરવાનું હોય. એમાં ન કરે એવું કાંઈ નથી. પણ એનો ડેસ્ટ, એનો આમ જે કેન્દ્રબિંદુ છે એ મહારાજ હોય. ભલે જગતનો વ્યવહાર કરતા હોય, ન્યાય રસથી કરવું જ પડે, એમને તો ચાલે ને, એ મહારાજની આજ્ઞા છે. આપણે સંસારી છીએ ને સંસારની અંદર છીએ તો દેહ નિર્વાહ માટે અને દેહ સંબંધીના નિર્વાહ માટે બધા કાર્યક્રમ કરવા પડે. તો છોકરા છૈયા ન હોય, હોય બધું હોય, તો એનું પાલન પોષણ ન કરવું મહારાજની આજ્ઞા, બધું કરવાનું છે. તો શું બેનું કેન્દ્રબિંદુ અલગ હોય? ઓલાનું કેન્દ્રબિંદુ એ જ હોય અને આનું કેન્દ્રબિંદુ અલગ છે. બેનું કેન્દ્રબિંદુ અલગ, ઓલાને સુવર્ણ આમાં થાય અને આને સુવર્ણ આમાં થાય. એટલે ભગવાનનો ભગત છે એને હંમેશા આમાં મેચિંગ થાય, અને ઓલાને મેચિંગ છે એ જગતનું પદાર્થ મળે તો એમાં ભગવાનનો ભગત હોય એને ભગત ત્યારે ઉથડક થાય? તો એના ઘરવાળાને છોકરા છે યાર ઉથડક હોય? હે, તો થતું તો હોય ને થોડું થોડું, પણ તોય ન થાય હો, તોય ન થાય. ડિવોર્સ સમય, ડિવોર્સ સુધીનો સમય જીવને આવી જાય છતાંય ઉથડક નથી થતું. એનું સ્મરણ કરે ને તો એને સુખ આવવા માંડે, અને એનું વિસ્મરણ થાય. અમારે એક યુવાન આપણા સત્સંગમાં જ ડાયો છોકરો, સત્સંગીના ઘરનો છોકરો, પછી એને વળી સારો દીકરી હશે ને એની સાથે ને સત્સંગમાં જોઈએ એટલે એમને એને નક્કી થયું. પછી એના બાપ દાદા અરે છોકરા ને છોકરીને બધે વાતચીત થઈ ને બધું નક્કી થયું, થોડુંક મનમાં થોડુંક પાકું થયું. પછી જે કાંઈ એટલું 100% નહીં, થોડુંક પાકું થયેલું. આ તો આપણને તો બહુ ખ્યાલ ન હોય, પણ પછી એકવાર અમને અહીં બાળક મળ્યો, યુવાન મળ્યો, તે ઢીલો પડી ગયો. કે શું છે, કાંઈ પ્રશ્ન છે કાંઈ બોલ ને. આંખમાંથી આંસુડા પડવા માંડ્યા, હો આંખમાંથી આંસુ પડવા માંડ્યા. પણ શું છે, કાંઈ પ્રશ્ન છે, તું તો ડાયો છો ભાઈ, કાંઈ પ્રશ્ન હોય તને કોઈ હેરાન થાય છે, કોઈ હેરાન કરે છે કે દુઃખી શું છે, કાંઈ જોબનો કાંઈ પ્રોબ્લેમ છે? એટલે કે પછી એણે નિખાલસ થઈને વાત કરી કે સ્વામી કે મારે પ્રશ્ન આવવો છે, અમારે આમ નક્કી થયું હતું, પણ એને મારી આવી આમ ક્રિયા કે ગમી નહીં, એટલે હમણાં મારા મારી સાથે એટલું ચેટિંગ કરતા નથી, મારી સાથે વાતચીત ઓછી કરે છે. બોલો, કેટલી હુવાણ થઈ ગઈ? હજી તો નક્કી નથી થયું તો હુવાણ થઈ ગઈ ને, નક્કી નથી થયું તો એટલી સુવાણ થઈ જાય છે આ જીવને. અને જીવને જ્યાં સુવાણ કરવાની છે ત્યાં, એટલે જગતની અંદર તો જગતના જીવને હુવાણ ખૂબ જ થવાય જ, અને એમાં તો રહેવાનું જ છે. અહીંયા મહારાજ કે માચા ખાચર, મહારાજ પહેલાં વાત એ કરી કે જેને દીકરો ધન આ સંસારના ભાગ છે, ધન સ્ત્રી અને પુત્ર એ જ સંસાર છે, અને એ સંબંધી જે કાંઈ હોય ઝાડું એમાં જે આસક્તિ રહી, અથવા તો એને મેળવવા માટે એના સુખને માટે જે આપણને આમ દોડમ દોડ થતી હોય અંદરથી, એ સંસારના ભાવ છે. જગત આખાને એને માટે દોડ દોડ કરતા. મહારાજ કે એમાં જેને સુવર્ણ થઈ જાય તો કે એ સત્સંગી હોય તોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હું કીધું અડધો વિમુખ, સત્સંગી છે પણ પૂરો નહીં, અડધો વિમુખ કીધો. બોલો, મારે થોડુંક રાખ્યું. હવે આ બધી વિચાર તો આપણે માગી લઈ, આપણે જગતના જીવ તો નથી જ, છે ભગવાનના માર્ગના જીવો. પણ જો આપણે પાકું ડેસ્ટિનેશન કે આપણે પાકું કેન્દ્ર બિંદુ જો આપણા જીવનમાં જીવમાં આપણે નક્કી ન કરેલું હોય તો પછી બે બાજુ ખેંચાણ થયા કરે. થોડાક ટાઈમ અહીંયા ખેંચાણ થાય, થોડાક ટાઈમ ઓલે પણ ખેંચાણ થાય, થોડાક ટાઈમ અહીંયા ખેંચાણ થાય, થોડાક ટાઈમ ઓલે પણ ખેંચાણ થાય. એટલે કેન્દ્ર બિંદુ પહેલાં નક્કી થવું જોઈએ કે મારે મારું કેન્દ્ર બિંદુ શું છે. માચા ખાચર માર્ગીના પંથમાં હતા, પણ એને કેન્દ્ર બિંદુ નક્કી કર્યું હતું કે મારે ભગવાનને ભેટવું છે. માચા ખાચરનો તો સત્સંગમાં પ્રસંગ એવો જ છે ને, મહારાજ તો હજી તો સત્સંગમાં આવ્યા હતા, પણ એને ભગવાનને મેળવવાની એટલી તાન હતી. માર્ગીનો પંથ એટલે એ તો એની અંદર તો બીજું બધું હોય, પણ આણે એવું નક્કી કર્યું મારે બ્રહ્મચર્ય, ભગવાન મળવા હોય તો બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું પડે, અને માર્ગીના પંથમાં એ જ ઓલું હોય, હા વ્યભિચારનું પ્રાધાન્ય હોય એમાં. તો માચા ખાચરે મનમાં નક્કી કર્યું મારે બ્રહ્મચર્યનું વ્રત પાલન કરવું છે. એ વ્રતનું પાલન કરતા દ્રઢ, એનો ઓલો એક એનો મિત્ર હતો, નામ શું હતું, ભોજો ચારણ, ભોજાભાઈ ચારણ હતા. એને કે ભોજા ભગવાન ગોતવા જાઉં છું, ભગવાન મળે ને હવે એ તાન છે, હવે નથી સંસારમાં ભગવાન ભેગ, એનો તમન્ના લાગીશ, કાં તું ગોતવા જા ને કાં હું ગોતવા જઈ, જેને મળે એ ભગવાનને એકબીજાને ભેટો કરાવે. એટલે ભોજો કે રાજા હતા ગામના, ગામધણી હતા, કે માચા ભાઈ તમે અહીંયા રહ્યો, હું ભગવાન ખોળવા જાઉં છું, અને મને ભગવાન મળશે તો હું જરૂર તમારી પાસે દોડીને આવીશ ને તમને ભગવાનનો ભેટો કરાવીશ. જા કે અને ભગવાન ગોતવા નીકળ્યા હોય માચા આપણે એના મિત્ર ભોજાભાઈ, બધા ફરતા ફરતા બધા તીર્થોમાં ફેર્યા, કેટલે ફેરાતા ફરતા પછી માંગ આપણે દ્વારિકા બાજુ જતા હતા અને એમાં એને સમાચાર મળ્યા કે અહીંયા માંગરોળ બાજુ ત્યાં સદાવ્રત આપે છે અને ત્યાં ભગવાન છે એમ, એને એવા મોટા પુરુષ છે, ભગવાનનો ભેટો કરાવે એવા એવા પુરુષ છે, તો ત્યાં જાઓ. અને ત્યાં ગયા અને એમાં એને મહારાજના દર્શન થયા અને સમાધિ પ્રકરણ ને મહારાજની પ્રતીતિ ને સત્સંગ ને મોટા સંતોનો બધોને યોગ થયો ને એને પ્રતીતિ થઈ કે આ ભગવાન છે. ભોજન લગભગ સમાધિ મહારાજે કરાવી અને પ્રતીતિ થઈ. પછી આવ્યા પાછા કારિયાણી અને માચા ભગતને કીધું કે માચા ભગત, ભગવાન મળ્યા છે. ક્યાં છે? તો કાંઈ વાહ, હવે એ ભગવાનને ભેટવા જાઉં છું. અને માચા ભગત પછી ગયા પાછા માંગરોળ કે લોજમાં મહારાજ હતા ત્યાં ગયા અને ત્યાં મહારાજના દર્શન કર્યા, એને સમાધિ થઈ. ત્યાં ઉત્સવ હતો, ઉત્સવ કર્યો, થોડુંક ધન ખર્ચ્યું, પછી થોડોક સમય રોકાણા પાછા આવ્યા. પછી મહારાજ પાછા સરદાર આવ્યા હતા અને માચા ભગતને સમાચાર મળ્યા. સરદાર કોઈ એના સંબંધ એવો હશે કે સરદાર સ્વામીને ભગવાન આવ્યા છે, તો મારે જાવું છે, દર્શન કરવા જાવું છે, એને મળવા જાવું છે, ત્યાં જઈને સમાગમ કરવો છે. અને માચા ભગતે પછી જવા માટે તૈયાર થયા, પણ 200 વીઘાની વા એને કપાસ હતો, કપાસ મોલાત વાવી હતી નહીં, બરાબર પાક આવ્યો હતો. હવે જાવું તો શું કરવું? એટલે આણે તો ભાતું ત્યારે કર્યું, ત્યારથી હાલતા થયા કે હવે જે થાય આ બધું ભલે રહ્યું અને નીકળ્યા. નીકળ્યા તો એનો ભત્રીજો હતો, વસ્તો ખાચર એનો ભત્રીજો, એ આડો ફેરો કે કાકા તમે ક્યાં હેલ્યા? અત્યારે આ એકદમ મોલાત પાકી છે અને આ બધું મૂકીને તમે ક્યાં જશો? અને આ બધું રખડી પડશે, એને બધું ઠેકાણે કરીને પછી જાઓ ને. કાકા કે સારું, ઠેકાણે કરીને જાઓ. પાછા વેળ્યા સાંજે જઈ અને જેટલા કે ગોવાળિયાઓ ને ઓલા ભરવાડો નતા ને બધાને મળ્યા, કીધું કે આ અમારું ખેતર છે ને એ ભેળવવાનું છે, ભેળવવાનું છે એટલે એમાં બધા નાખી બધાને ખવડાવી દઈએ એમ બધું. અને સવારે જોવે ને તો ગાયું ઘેટા ને બકરા ને આ 200 વીઘા ભજન અને આખા ગામમાં વાતું થાય કે આ શું કર્યું ભોજાએ. ઓલો વસ્તો દોડતો દોડતો, કાકા આ શું કર્યું? તે કીધું તું ને ઠેકાણે કરવાનું, મારે જવું છે ભગવાનને મળવા માટે. હવે ભગવાનને મળવા માટે જવું હોય અને હું જો આને પાછું ભેગું કરી અને ઘરમાં નાખીને જાઉં તો એના સંકલ્પ થાય કે એને હું કેટલા રૂપિયા આવશે ને હું થાય ને એના સંકલ્પ થાય, એટલે આનું કરી નાખ્યું ઠેકાણે, તો હવે મેં એના સંકલ્પ જ નહીં. આવા એ ભગત હતા, એને ભગવાનમાં કેટલી એને કેટલું કેન્દ્રબિંદુ કેટલું મુખ્ય હશે ને, નહીતર તો ગમે આપણે આપણે ભગવાનના ભગત છે તો થાય તો ઠીક છે. ઓનલાઈન આવતી વખતે સ્વામીને ફોનમાં કહે, સ્વામી કથા હું પછી કે આ કથા સાંભળી લીધી હોય, તમારી કથા ઓનલાઈન સાંભળીએ જ છીએ મેમ, પૂછીએ તો કાંઈ ખબર ન હોય. પણ આ કેન્દ્રબિંદુ છે, જેમ મુમુક્ષુ જગતનો જીવ છે અને ભગવાનનો ભગત છે, એના બેયના વિચારોમાં અને બેયના ઓલામાં ઘણો ફેર હોય છે. એટલે અહીંયા મહારાજ કે સંસારી હોય ને કોઈ ધન દીકરો દેનારો મળે તો તે ત્યાં દોડે, અને એ વસ્તુ છે એમાં મફત મળતી હોય. મહારાજ કહે અહીં માચા ભગત પાસે તો ઓલાવ્યો તો મફત દેવા જાય તો ને, એને કંઈ બીજું જ નહોતું, મફત દે, મફત મળતું હોય તો ભાઈ હે તોય નહીં, પણ દોડવાનું મન થાય કે ન થાય? અહીં સત્સંગમાં બેઠા છે અને આગળી ક્યાંક આમ આમ તો સત્સંગમાં આજ નહીં પણ સાંજે પાકું નક્કી થઈ ગયું કે ઓલો જવાનું છે, આપણે ગુરુકુલ પ્રવીણભાઈ ગુરુકુલ જવાનું છે, અને ક્યાંકથી ફોન આવે કે આ સ્ટોરની અંદર આજે સેલ મુકાણો છે અને આપણે ઘરમાં જરૂરિયાત છે અને એવો સેલ છે એકની સામે 3 કે ફ્રી એમ ક્યાંક સેલ હોય, ડબલ ફ્રી હોય તોય કેમ થાય? સેજે ફરી જાય બધું, અથવા તો આમ થાય કે અહીંયા આપણે આપણા જે નગરના પ્રતિનિધિઓ છે ત્યાં બધાને ક્યાંક આમ ફ્રી ઓફમાં આપે છે અને સારી કિંમતી વસ્તુ હોય તો દોડીને ત્યાં જઈને હવે આપતા વખતે સત્સંગ બધી ઓનલાઈન સાંભળી લેશું. છે જે પ્રાધાન્ય ફરી જાય છે, પણ અહીંયા ના પાડી કે સંસારી જીવ હોય અને એને આ દેવ કોઈ મળે તો ત્યાં દોડે ફ્રીમાં. આજે તો જગતમાં ઓલી સ્કીમો હોય છે ને, સ્કીમો બહાર પડે, આ મોબાઈલમાં મેસેજો આવતા હોય ને એમાં જુવાનીઓ હોય તો એવા ગાંડા થાય ને એવા પછી ફસાતા ને હેરાન થતા હોય છે. પણ એટલું બધું દોડ હોય, સારા સારા જુવાનીઓ હોય આમાં તો મોટા મોટા ફસાતા હોય. એવી સ્કીમ આવે કે ભાઈ તમને એટલી લોટરી લાગી છે, તમે આને આ નંબર ઉપર કોલ કરો અથવા તો આ નંબર ઉપર આમ કરો, તમારો એકાઉન્ટ નંબર નાખો, પાન નંબર નાખો, આમ કરો, હા તમારી આવડવા પાસ કરવામાં તમને એટલા રૂપિયાની આમાં ભરો એટલે તમને એટલા દિવસમાં એ પણ બેક મળશે ને એટલા તમને ખાતામાં આવી જશે. એમ કરતાં કરતાં નાખતા નાખતા કેટલાય લાખો રૂપિયા લઈ જાય, પણ તોય આ લોભીને બધું ખાલી થઈ જાય ને. તો એવું છે. એટલે આ જીવને મહારાજે વચનામૃતની અંદર જે વાત આવે છે ને, દેવપ્રસાદ સ્વામી એક વસ્તુ બહુ સરસ સમજાવે છે કે આસક્તિ કેવી છે. તો પહેલાં એના સ્ટેપ બતાવ્યા કે અવિદ્યા, અસ્મિતા, રાગ અને અભિનિવેશ. અવિદ્યા, અસ્મિતા, રાગ અને અભિનિવેશ, આ ભગવાનનો ભગત અને જગતનો જીવ હોય એમાં આ વસ્તુ આવે. અવિદ્યા થાય પહેલાં, જો ધ્યાન ન રાખે તો સંસારની અંદર અવિદ્યા. અવિદ્યા એટલે શું? તો ખોટું જ્ઞાન એને થઈ જાય અને ખોટામાં એને પ્રતીતિ આવવા માંડે, એ અવિદ્યા થાય. અને ખોટામાં એને પ્રતીતિ થાય એટલે પછી એમાં મમતા થાય. અવિદ્યા, અસ્મિતા, અસ્મિતા એટલે મમતા, એમાં આસક્તિ થાય, એને મમતા થઈ જાય એટલે મેળવવાની ઈચ્છા જાગવા માંડે, એમાં હેતપ્રીત થવા માંડે. અને પછી થાય રાગ, રાગ થાય એટલે પછી આંધળો થવા માંડે. આંધળો થઈ જાય, એ મેળવે પાર થાય, એને મેળવવા માટે ખુવાર થાય. અને જો રાગ પૂરો ન થાય તો એને શું થાય? ક્રોધ થાય. રાગ થાય એટલે લાભે લોભમાં પ્રવર્તે અને કામાત ક્રોધો ભી જાય, તેમ કીધું ને, સંગાત સંજાય તે કામ, કામાત ક્રોધો ભી જાય તે. જો કામના પૂરી ન થાય તો ક્રોધ ઉપજે અને કામના પૂરી થાય તો અભિનિવેશ થાય એમાં, એની માટે એમાં હવે એ મય થઈ જાય અને આસક્ત થઈને આંધળો થઈ જાય એની પાછળ. એટલે આવું થાય. આ સંસારના જીવ છે પંચ વિષયને માટે, જગતને માટે આંધળા થઈ જાય, કેવળ આ લોકના સુખની પાસે. મહારાજ નાના બાલ્ય અવસ્થામાં હતા અને ઘરમાં અને ઓશેરીઓમાં રમતા હતા, એમાં પાછળ જોલું મંદિર હતું, શિવજીનું મંદિર. મહારાજ ત્યાં વળી દર્શન કરવા ગયા, ત્યાં એક ઓલું આવીને શું માગ્યું, હે કોણ હતો એ? હે શિવજીનો સેવક ને હતો બ્રાહ્મણ, અને માગ્યું શું એણે? લંબકર્ણનો અવતાર થાય. હું આપણે ભગત લંબકર્ણ એટલે શું? હા બોલો, કયા એ છે ને કેવો એણે અવતાર માગ્યો, શા માટે? અને આ શાસ્ત્રોની અંદર તો લખ્યું છે કે આ જીવે બધા કેટલી વાર કયો છે ને લંબકર્ણ હતો, કેટલી વાર બધા દેહ ધારણ કર્યા છે, જેટલું સમુદ્રનું જળ છે એટલું તો માનું ધાવણ ધાવ્યો છે એમ કીધું છે. એમ કે બધાની અંદર ધાવણ ન હોય તો એટલો જીવ અનાદિનો છે, જીવ અનંત જન્મમાં ફેર્યો છે, આપણે એમ જ છીએ. તોય પણ આ પંચ વિષયની તૃષ્ણાઓ છે એ જીવને છૂટતી જ નથી, એને માટે એટલા દોડા હોય છે, એટલા દોડા હોય છે, અને એ આસક્તિ મળતી નથી. પણ એવી ને એવી આસક્તિ જો ભગવાનનો ભગત, એને કેન્દ્ર બિંદુ શું છે? જગત. એટલે જગતનો વિષય કેમ મળે જલ્દી? કેમ મારે સારી નોકરી લાગે? સારી નોકરી લાગે તો પછી હું સારું ઘરવાળું મળે, સારું ઘરવાળું મળી જાય તો હું કે સારું આપણે મકાન લઈ લઈ, ભાડામાં રહી છે તો સારું મકાન લઈને, સારું મકાન લઈ પછી હું કે મોટું થોડુંક પ્લોટિંગ વાળું મોટું મકાન લઈ, એ લીધા પછી હું મોટી કાર લઈને આ કરીને એ કરી, તે છોકરો તે છોકરાને સારો ભણાવી, સારો કરી એમ ડોક્ટર મોટો, પછી પછી લગ્ન કરીએ, પછી છોકરાના છોકરાને અલું કરી, એમ કરતાં કરતાં ટું થઈ જાય. પણ જિંદગી આખી આશક્તિમાં, આશક્તિમાં, આમાં ને આમાં આખી જિંદગી. સુખ હોય એને સુખ મેળવવું હોય એને એમાં એને એને એમ થાય કે લો એના સંકલ્પ જેમ કરે ને એને થોડુંક ટાઢું થાય, પણ એ ટાઢું ન થતું, એ આસક્તિ એવી દોડાવે, એવી દોડાવે, સેટિસ્ફેક્શન ન થાય. અને ભગવાનના ભગતને અધ્યાત્મ માર્ગમાં એવું છે કે જો ભગવાનમાં થોડીક જોઈને એને ડેસ્ટિનેશન નક્કી થયું, કેન્દ્રબિંદુ ભગવાન નક્કી થયું, તો એ માર્ગે થોડોક હાલે ને તો જેટલું હાલે ને એનું એને સંતોષ ને સેટિસ્ફેક્શન થાય અને આસક્ત થાય, એવું થાય. ભાયાવદરના કેશવજી ભગત હતા. જો ભગવાનના માર્ગમાં જેને આસક્તિ થાય એમાં એને દોડ એનો આમાં દોડ જાગે તો એને કેવું થાય. આવા તો ઘણા ભગત, આ તો ખાલી એક નામ લઈ, ભાયાવદરના કેશવજી ભગત. એને મનમાં થયું નાની ઉંમરમાંથી ભગવાનને મળવા. સંતો ગામમાં આવતા હશે, ભાયાવદર ગામ તો સત્સંગનું ગામ, તો એને સંતોના યોગથી મુમુક્ષુતા પાંગરી કે મારે ભગવાન ભજવા છે, એટલે ભગવાનનું ભજન કરે. નિયમ કરતાં કરતાં થોડીક મોટી ઉંમર થઈ તો કે મારે હવે સાધુ થઈ જવું, ભજન કરે, ધ્યાન કરે, આખો દિવસ ખેતરે કામ કરે. પહેલાં જમાનામાં શું હતું, ખેતરમાં કામ કરતા હોય, પછી સવાર સાંજ છે એ મંદિરે જાય અને ભજન કરે ને વ્યવહાર કરે. પણ છોકરો છે માળા ધ્યાનમાં હોય, બાપાને બહુ વાંધો નહીં. પણ પછી બાપાને કીધું કે બાપા મારે જૂનાગઢ જવું છે અને સાધુ થવું છે. આવું કીધું ને સત્સંગી ઘર, આવું કીધું ને એટલે કે માળા સાધુ થવાતું હશે. આ મળું ખબર નહીં, આપણે સત્સંગીઓ હોય ને તો સાધુ ભાળાને એવા રાજી રાજી થઈ જાય. નાના સાધુ હોય ને તો જઈને પગે લાગે કે સ્વામી તમે, અમે તો સંસારી અને તમે ભગવાન આરે, આવું હોય. પણ પોતાનું કોઈ જો સગુવાલું કોઈ સાધુને માર્ગે આગળ વધ્યું તો ન્યા ડાફરે, પોતાનો જ હોય તોય ખબર છે છતાંય તોય જ્ઞાન જ થતું, એવા અગ્રણ જ થતું. નકર સત્સંગી હોય ને તો એ તો જાણતા હોય આ માર્ગમાં એ જાહે તો એને આમ આમ છે અને ઓલા માર્ગે જાહે તો સુખ્યો થઈ જાહે, પણ તોય. કારણ કે બે માર્ગ હજી છે, હજી ડેસ્ટ હરખું પાકું નક્કી નથી થયેલું એટલે એવું થયા કરે છે. એટલે ઓલા ભગતને જૂનાગઢ જવું છે, એમાં ભાગી ગયા. ત્યાં બાપા જઈને લઈ આવ્યા, સમજાવ્યો થોડાક દિવસ ત્યાં, તો વળી પાછા બીજી વાર ભાગી જાય. એક બે વાર થયું પછી તો માર્યા, જે કાંઈ એની બધી લડાઈઓ તો ચાલે, સમજાવ્યા ખૂબ પૂરી દીધા. પણ ભગતને એટલી તમન્ના લાગેલ, મારે આ સંસારમાં રહેવું નથી, મારે તો આ ગુણાતીત સ્વામી જેવા સંત છે અને આ મોટા સંતો એની ભેગ એનો યોગ મળીને આ દેહ કરીને મારે ભગવાનને મેળવી લેવા, અને એને ધ્યાનનું અંગ હો, તે મારાનું ધ્યાન કર્યા કરે, મારાની મૂર્તિમાં એવું સુખ એના, મારાનું ભજન કરે. અને પછી સમય મળે એટલે અહીંયા મંદિરમાં એ સમયે તો સેવા કરે, વીડીમાં જાય ત્યાં સેવા કરે, મંદિરના કામ ચાલતા હોય એમાં સેવા કરે, ને વળી પાછી મહારાજની પાસે જઈને કીર્તન કરે, ધ્યાન કરે, બહુ સુખ આવે. આવી લડાઈ હાલતી હતી ને એમાં બાપાને એમ થયું કે આ કોઈ વાતે માનશે નહીં, એટલે હવે આને થોડોક વ્યવહાર બતાવી. એટલે છોકરાઓ આપણે ગુરુકુલમાં છોકરાઓ હોય ને તો એને પછી એમ કહે ને કે મારે સાધુ થવું છે, એટલે બાપો શું કરે, ઓલો લે કે, એટલે છોકરો ખોલીને જોઈ લે, પછી ચેકો જોવે, બેંકનું એકાઉન્ટ જોવે, બધું ઢીલો પડે તો, અને જો એમાં ઢીલો પડી જાય તો અહીંયા પતી જાય ને, એમાં ઢીલો ન પડે તો પછી શું, પછી વિચાર કરે કે આને હવે ઓલો જોતરે જોતરે છોડી દઈ, લગ્ન કરી દઈ, એટલે પછી એમ કરીને ઢીલા પાડે. એના બાપાએ નક્કી કર્યું કે આને તો આમ કોઈ વાતે ઢીલા નહોતા પડતા કે લગ્ન કરી નાખી. આની ઈચ્છા નહીં, કેશવ ભગતની જરીકી ઈચ્છા નહીં, નક્કી કર્યું ને લગ્ન કર્યા, બધું થયું, બધું આવ્યા. ભગતને તો કંઈ એમાં ઈચ્છા હતી નહીં, તો આખો દિવસ ખેતરે જાય, સાંજ પડે ઘેરે આવે, મહારાજને ઠાકોર જમાડે, મંદિરે જઈ દર્શન કરી આવી અને ઘરમાં જઈ અને ઓલા મહિલા સામું જોવે નહીં, હો સીધા જ એક કોથળો લઈ અને જે ઘર જે ઘરમાં હોય ત્યાં દિવાલ હરો થાય, શીશાસન કરીને મારાનું ભજન કરે, સવાર સુધી ભજન કરે, સવારે ઉઠી નાહી ધોઈ પૂજા પાઠ કરી પાછા મંદિર એવો કેટલાક આવ્યા, હું આવ્યા કે કાં પણ, આ તો તમે કેટલો ધંધો કરતા હતા, આપણે કરતા હશું કે નહીં આવું? હે, આપણો ધંધો થતો હશે કે નહીં થતો? થતો જ હોય. અરે જો ધ્યાન ન રાખીએ તો આપણા ઓલા ગઢપુરના બહેનો અન્નકૂટ ઉત્સવની અંદર સેવા કરતા હતા તો ભક્તિ માતાના દર્શન થતા હતા. અને ઘણીવાર આપણે સેવા કરીએ તો ભગવાનને બદલે આ જગતની વાતોમાં ચડી જાય તો સેવા કહેવા હતી, એ સેવા સેવા ન રહી પછી. એમાંય જો જુવાનિયા જુવાનિયા મિત્રો મિત્રો ભેગા થઈ ગયા હોય તો સારી વાત છે, હાવ જગતની ક્રિયા નથી, ફાયદામંદ છે. પણ જે એને અંતરમાં શાંતિ ને સંતોષ થવો, જગત નીકળે નહીં ત્યાં સુધી થવાનું નથી. જગત તમે શેરડી અને ઓલું ગોળ, ગોળ તો ન કહેવાય પણ શેરડી ને બીજું ખાવું, એ બે હરખું કેમ, હે રોટલો, શેરડીને રોટલો, એ બેનું કેમ મેળ પડે? ખાઈ શકાય મનોજભાઈ? શેરડીને રોટલો બે ખાવાનું કહે તો ભેગું, એકને બહાર કાઢવાનું છે ને એકને અંદર નાખવાનું છે. એમ આ જગતને આપણે બહાર કાઢવાનું છે અને ઓલા ભગવાનને અંદર નાખવાના છે. એને બદલે એ જ ભેગું તો આપણે કરતા હોઈએ તો. એટલે શિવલાલ શેઠ એવા ભગત થયા. એવા ને એવા જુઓ, અભયસિંહજી જુઓ, એના બધા પૂર્વાખ્યાનો કંઈ આપણી જેવા સંસારી જગતના ઓલા જીવો હતા, પણ એને ભગવાનનું એકવાર નક્કી થઈ ગયું તો એ પ્રમાણે એ આગળ વધતા હતા. પણ આ બધો છે એવું અધ્યાત્મ માર્ગ છે. બે પ્રકારના જીવો કીધા, જગતનો જીવ અને ભગવાનનો જીવ. એમ ભગવાનનો જીવ છે એને સતત ભગવાનનું પ્રાધાન્ય હોય, જગતનો જીવ છે એને જગતનું પ્રાધાન્ય હોય. તો એમાં આપણે વાત કરી કે ધ્યાન અને પ્રેમ એ દ્વારા ભગવાનમાં ભેટાય છે. એમ શિવલાલ શેઠ છે અને અભયસિંહજી છે, એ ધ્યાને કરીને ભગવાનમાં જોડાણા. ગોપીઓ છે કે બીજા સ્ત્રી ભક્તો છે ઘણા, આમ તો જાજે ભાગે ભગવાનમાં જે હેતપ્રીતને સ્નેહ થતો હોય છે ને, આપણા આપણા સત્સંગમાં જોઈન્ટ થતા હોય ને, પ્રેમે કરીને ભગવાનમાં જોઈન્ટ થઈ જતા હોય. એમાં આપણા આપણા સત્સંગની અંદર મહિલા ભક્તોના આખ્યાન ખૂબ જ, અને એને ભક્તિ એવી, કારણ કે એક તો એનું હૃદય જ પ્રેમી હૃદય હોય, સ્નેહ એના હૃદયમાં એમ ઓટોમેટિક રહેલો છે. એ જે ઓલા બાળકને નાનેથી પણથી મોટો કરતા હોય તો એ બાળકની હારે એને કેટલો નવરાવે, ધોરાવે, રમાડે, જમાડે, એની જ્યારે એને એનો હેતપ્રીત હોય એવી ને એવી રીતે એને ભગવાનમાં હેતપ્રીત થઈ જાય, તે આખ્યાનો ખૂબ છે મહિલા ભક્તોના. એવા પુરુષ ભક્તોમાં પણ આખ્યાનો હોય. એટલે પ્રેમે કરીને વધારે ભગવાનમાં જોડાય, અને ધ્યાને કરીને પણ ઘણા ભક્તો એવા હોય, જ્ઞાન જ્ઞાન માર્ગે આગળ વધ્યા હોય તો એ ધ્યાને કરીને ભગવાનના માર્ગમાં આગળ વધતા હોય છે. પણ આવી બધી વાતો થાય ને તો એમ થાય કે આ તો બધું બહુ કઠણ છે, કઠણ છે. હા, આ બધું મૂકીને એક અલગ અલગ કેમ કરવું, એ કેમ બધી માયનામાં જલ્દી ન આવે, પણ છે એવું. જો છે એવું, એકવાર જો અધ્યાત્મ માર્ગનો સ્વાદ લેતા શીખીએ તો એમાં એની એમાં છે જ ફાયદો છે જ. પણ સુખસ્વામીએ એકવાર આવી જ રીતે મહારાજને પ્રશ્ન પૂછ્યો વચનામૃતમાં, મહારાજ કે આવી રીતે ભગવાનને ધારવા ને એ બધું તો કાંઈ પોતાના હાથમાં તો નથી, પોતાના આત્માના દર્શન કરવા ને પરમાત્માના દર્શન કરવા ને એ જોયું, જીવાત્માના હાથમાં તો બધું કાંઈ છે નહીં. હે, હા, એ કાંઈ સહેલું તો નથી, કઠણ છે એમ, એ કઠણ છે તો કાંઈ એ ભગવાનના પોતાના હાથમાં નથી, થોડું કઠણ છે મહારાજ, એ તમે દયા કરો. મહારાજ કે હું દયા કહી, દયામાં હવે કંઈ ખામી છે? કેદી એણે દાખલો કર્યો, કેદી એણે મનમાં નક્કી કર્યું, એ માર્ગે દાખલો કેદી કર્યો એણે, એ માર્ગે ક્યાંક વિચાર. આપણે દાખલો શું હોય, ખાલી ઉપર ક્ષુલ્લુક દાખલો હોય છે, થોડુંક આંખું વીંચીને બેસીને વિચાર કરીએ પાછા વળીને. જો પાછા વળીને વિચાર કરીએ કે હું ક્યાં છું, મારે ક્યાં જવાનું છે, ક્યાંથી આવ્યો છું, મેં કેટલું કર્યું છે, કેટલું કરવાનું છે, એ વિચાર કરીએ, કેમ કરીએ તો ત્યાં પોગાશે, એવો કંઈક વિચાર કરે. હું જે કરી રહ્યો છું એમાં કેટલું એને મદદરૂપ છે, હવે હું શું કરું તો વધારે એમાં આગળ વધાય, આવા ક્યાંક વિચાર જો થાય તો મહારાજે તરત જ બતાવ્યું ઈશક ક્યાં છે. આ ઓલું પ્રથમનું 20મું લોયાનું 3જા વચનમાં મહારાજ કે એને જો મનમાં ઈશક જાગે તો હું હું ન થાય. ઘરનો ત્યાગ થાય ને ગામનો ત્યાગ થઈ જાય ને સંબંધીનો ત્યાગ થાય ને સ્ત્રી હોય તો ધણીનો પુરુષનો ત્યાગ કરે ને પુરુષ હોય તો સ્ત્રીનો ત્યાગ કરી જાણે ને રાજા હોય તો રાજને છોડી દે ને ઈશક હોય તો શું ન થાય અને ભાઈ ઈશક હોય તો આ જગતમાં બધું નથી થતું હે બધું થાય ઈશક હોય તો ખૂબ થાય ઈશક ન હોય તો ન થાય એટલે મનમાં જો એવો દ્રઢ સંકલ્પ થાય કે મારે ભગવાનને ભેટવું છે અને ભગવાનને માર્ગે આગળ વધવું છે અને જો એ ઈશક આપણે મનમાં લગાડી દઈએ તો પછી એમાં બીજા કોઈ આ જગતના માર્ગની અંદર રહેતા હોઈએ તો એ જગત એને મારી શકે નહીં ડેમેજ ન કરી શકે નહીંતર તો વાતે વાતે ડેમેજ કરી જાતા હોય ભલે નહીં ભગત હોય એટલે અહીંયા આ વચનામૃત છે ને કે જગતના જીવ માટેની વાત નથી ભગવાનના ભગતની જ વાત છે આમાં મહારાજે વાત શું કરી મારે શરૂઆતમાં વાત શું કરી મહારાજ એમ કે ભગવાનનો ભગત હોય અને એને જો ધન સ્ત્રી અને છોકરો એ દેનારો કોક મળે તો એને ત્યાં પ્રતીતિ આવી જાય છે એટલે આ લોકના ક્યાંક પદાર્થને કે આ લોકનો ક્યાંક ફાયદો કોક દેનારો ક્યાંક મળતો હોય ને ક્યાંક ફાયદો દેખાતો હોય ત્યાં આપણે જો હાવલા મારી જતા હોય ને દોડીને ભાગી જતા હોય ત્યાં અને ત્યાં જીવ તણાઈ જતો હોય તો મહારાજ કે અડધો વિમુખ છે કોને કીધું અડધો વિમુખ કોણ હોય ભગત જ મારો જે ભગત છે ને એની જ વાત હું કરું છું આ જગતના જીવની વાત નથી એને કહે છે કે ભાઈ તમારે આપણે ઓળખાણ કરો અને એને માટેની વાત છે મહારાજ કે ઈશક હોય એનાથી બધું જ થાય અને જોઈએ ને મનમાં આમ કોક કોક આ મોટા મોટા ઈશકો આમ મનમાં ઠાન લીધી હોય આ ટેસ્લાવાળાએ ઠાન લીધી છે કે સ્પેસમાં જવું છે ને આમ કરવું છે ને તો એને માટે મંડી પીડ્યા છે ને હે અત્યારે આપણને એમ કહેવામાં આવે દાદા આ બધું આમ લાગે ને કે ભારત છે તો પાકિસ્તાન ને ઓલા આરબ કન્ટ્રીઓ ને આ બધું છે એ બધું એક થઈ જાય એક એક એક આપણું ભારતીય જ હતું ને પહેલાં તો અફઘાનિસ્તાન બધું ભારતમાં હતું તે બધું એક થઈ જવું જોઈએ એવું થાય પણ આમ કોઈ આમ સંકલ્પ કરે કે થાય જ નહીં થતું હોય છે એ થતું હશે કોઈ દિવસ એવો સંકલ્પ કારણ સંકલ્પ જ નથી પણ ઓલા વલ્લભભાઈ સંકલ્પ કર્યો પહેલાં એવું જ હતું ને ભાઈ ભારતમાં શું હતું કેટલા રજવાડા હતા કેટલા 200 કે 500 ઉપર ક્યાંક રજવાડા એટલે 500 તો દેશ હતા એ અને બધા પોતપોતાની બોર્ડર ઉપર બાંધીને બેઠા હતા પણ વલ્લભભાઈએ સંકલ્પ કર્યો અને એવો દ્રઢ સંકલ્પ એવો કર્યો એટલે મહારાજનું કહેવાનું એમ છે કે જીવમાં સંકલ્પ કરવાની વાત છે અને આપણે દેવપ્રસાદ સ્વામી વારંવાર કહી કે એનો આશય શું છે એમ આશય ફેરવવાની વાત છે અંતરથી જો આશય ફરી જાય ને આપણા અંતરમાં તો બધું ઓટોમેટિક બધું ચેન્જ થવા માંડે અંદર તો પીડું જ છે એકવાર આશય ચેન્જ થઈ જાય તો બધું બીજ હોવું જોઈએ બીજ સાચું હોય ને સંકલ્પનું બીજ સાચું હોય ને તો બીજને તમે જો સાચું હોય ને પાણી પૃથ્વીમાં નાખીએ આપણે તો એને ઓટોમેટિક ઓક્સિજન મળી જાય એને સૂર્યપ્રકાશ એને જોતો એટલો મેળવી જાય બધે ચારે બાજુ બધા એને બધું એને મળી રહે અને એ કોટો કાઢીને બહાર નીકળે જ અને મોટું થાય કેમ એમાં બીજ જીવંત બીજ હતું એમ જો જીવંત સંકલ્પ હોય ને તો થાય તો એવું થાય એવું છે માખી અને મધમાખી બેયનું દોડ કેવી એક જ હરખું બે દોડ બેની દોડ હરખી હે પણ બેયનું દ્રષ્ટિ કેન્દ્રબિંદુ બેયના અલગ માખી દોડીને ક્યાં જાય હે વિસ્તાજ ગોતે અને મધમાખી ગોતે રસ ફૂલે ખાલી નહીં હો ફૂલમાં રસ એનો રસ અર્ક કાઢી લે અર્ક ગોતી લે બે માખી જ છે ને પણ બેની દ્રષ્ટિ એમ ભગવાનનો ભગત બુભુક્ષુ જીવ અને મુમુક્ષુ જીવ બેની દ્રષ્ટિમાં ફેર એટલો બેની ચાલ હરખી જ છે બે જગતની અંદર જ છે બેયનું પણ બેની દ્રષ્ટિ છે ને બેના કેન્દ્રબિંદુ અલગ છે હોયનો દોરો હોયની અંદર દોરો પરોવો હોય તો પહેલાં કેન્દ્રબિંદુ આપણે ગોતવું તો પડે ને એમાં ક્યાં દોરો પરોવવો છે એમ જો કેન્દ્રબિંદુ નક્કી થયેલું હોય તો એને એ ત્યાં જ પોગે એવું છે તો આ વચનામૃતની અંદર મહારાજે આ વાત કરી કે જો એને ભગવાનનું કેન્દ્રબિંદુ એનામાં નક્કી થઈ જાય એને નિષ્ઠા એક ભગવાનની નિષ્ઠા મહારાજ એકાંતિક ભક્તની વાત કરી પછી મહારાજ કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એની જો કેન્દ્રબિંદુ નક્કી થાય તો પછી એ માર્ગની અંદર પૂર્ણતા લાવવા માટે એને આ ચારની જરૂર છે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ, એમાં ભક્તિ છે ને એ બીજ છે, ભક્તિ છે એ બીજ છે. જેમ અહીંયા આપણે ઓલા અહીંયા નાનું એવું ગાર્ડન છે ને, તો એમાં અમે પાછળ ઓલા ફૂલના ઝાડવા વાવીએ, તો ફૂલના ઝાડવા વાવતા ને તો મારું રાત્રે ઓલું હણકું કે પછી કંઈક સસલું આવીને ખાઈ જાય, પછી ઓલું વાડ કરી, વાડ કરી તો વાડ કરી તોય ખાઈ જાય, એટલે પછી દવા ન લઈ આવ્યા અને દવા છાંટી. એટલે એમ છે, બીજ છે એ ભક્તિ છે, પ્રેમ છે, ભક્તિ છે એ બીજ છે, ચાર છે ને એ પાયા છે એકાંતિકના, ભગવાનના ભગતને ભગવાન સુધી પહોંચવાના આ સત્સંગના ચાર પાયા છે. અને ચાર હોય ત્યારે એકાંતિક થાય, એમાં એકાદું ઓછું હોતું હોય એ ચાલે, પણ હાવ ન હોય એ ન ચાલે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ, પોતામાં ધર્મ પણ હોવો જોઈએ, જ્ઞાન પણ હોવું જોઈએ, વૈરાગ અને ભક્તિ આ ચારેનું જો પોષણ થાય તો એને અંતેનો જીવ છે એ ભગવાનમાં એનો પ્રવેશ કરી જાય. એટલે કહેતા હતા એ કે ભક્તિ છે એમાં બીજ છે, ભગવાનમાં પ્રેમ છે ડેસ્ટિનેશન છે એ નક્કી થાય, એટલે બીજ છે એ થાય તો એને એના પોષણને માટે ધર્મ પણ જોઈએ. ધર્મ છે એ શું છે? વાડ છે. આપણા માટે ધર્મ એટલે શું? કે મહારાજની આજ્ઞા, શિક્ષાપત્રીની આજ્ઞા, ભક્ત આપણે સત્સંગી જીવનની અંદર જે ધર્મો બતાવે એ ધર્મો છે, એ વાડ છે ભગવાનના ભગત માટે. બીજો જ્ઞાન, જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ એ સંબંધી. એટલે જ્ઞાન એટલે આપણને ઘણીવાર જ્ઞાનથી આપણે છેટા ભાગીએ કે જ્ઞાન એવા આપણને કે બહુ ખબર પડે નહીં. કા મનોજભાઈ એવું તો એમાં હું જ્ઞાનમાં આ જગતની વાત તો ઠીક છે પણ અધ્યાત્મની ખબર. જ્ઞાન એટલે બીજું કાંઈ નથી, જાણવું, ઓળખાણ, જગતને જાણવું અને ભગવાનના માર્ગને જાણવું કે ભગવાન કેવા છે ને જગત કેવું છે, ખાલી ઓળખાણ કરવાની છે. એ જ જ્ઞાન, એ જ આપણને એટલું જ જ્ઞાન છે જ. આમ ભલે શાસ્ત્ર ન ભણવા જઈએ તો સંતોના સમાગમથી એટલું જ્ઞાન થાય છે કે અધ્યાત્મ કાંઈ નહીં તો વિશ્વાસથી જ્ઞાન કરી લેવાય. જાજી ખબર ન હોય ભાઈ આપણે ભણતા હતા ત્યારે ક્યાં, હજી આપણે શિક્ષક ભણાવતા હોય કે આવડા આના તરંગો આમથી આમ જાય ને આમથી આમ જાય તો માનામાં આવતું હતું, પણ પ્રયોગશાળામાં લઈ જતા ત્યારે પ્રયોગશાળાઓ એવી નહોતી, પણ માની લેતા હતા કે આવું થતું હોય, ભણાવે છે એટલે આપણને ખબર નથી પડતી પણ થતું હોય. એમ આ સાધુ પુરુષો છે કે આ શાસ્ત્રો છે એ સાચું બતાવે છે એ પ્રમાણે જો માની લઈ તો એ જ્ઞાન, ભગવાનનો મહિમા સમજાય એ જ્ઞાન. અને વૈરાગ એટલે જગત નાશવંતપણું એને ઓળખાય અને એમાંથી પાછા વળાય તો એ વૈરાગ છે. એ જો ત્રણ હોય તો ભક્તિ છે એ પુષ્ટ થાય, ભક્તિ પુષ્ટ થાય તો એનો જીવ છે એ ભગવાનમાં પ્રવેશી જાય, અને ભગવાનમાં પ્રવેશ એટલે ભગવાનમય થઈ જાય, એને હુવાણ થઈ જાય. હુવાણમાં આપણે ચાલુ કરી હતી ને, એની સારે હુવાણ થઈ જાય, એ જ એને ગમે, ત્યાં જ એને રસ આવે. મૂળાનંદ અને સહજાનંદની જોડી હતી, ઓળખો છો તમે? એ હલો, મૂળાનંદ ને સહજાનંદની જોડી નહીં, મૂળજી બ્રહ્મચારી એને મહારાજમાં યાદ થઈ ગયું. કેવું યાદ હતું એને? લ્યો, એને પ્રવેશ કરી ગયા હતા. મહારાજ ખાલી એમ બોલે કે પાણી લેવું છે, ત્યાં કોઈક સેવક આવીને કે બ્રહ્મચારી મહારાજ મહારાજ પાણી માગે, ઠેકડો મારે. એક રૂપ થઈ ગયા હતા. આમ પાણીમાં પાણી મળી જાય ને અગ્નિમાં અગ્નિ મળી જાય એટલે પોતે ભગવાન થઈ જાય એમ નહીં, સ્વામી સેવક ભાવ એવો થઈ ગયો હોય કે એનું આમ સંકલ્પ ફરે એમ આનો જીવ ફરતો હોય. હે, હા, એવું થઈ જાય. બેઠા હતા સભામાં અને મહારાજે તો ઓલો કર્યો હતો, બેરખો બનાવ્યો હતો, કોઈ જોલ આવે તો મારવાનું, એમાં બ્રહ્માનંદ સ્વામી માર્યો, બ્રહ્માનંદ સ્વામી વાંધો ઉપાડ્યો, તમે તો હું બેરખામાં ખોટા મારો, કીર્તન કર્યું. પછી એમાં મહારાજની બાજુમાં આમ થોડાક બેઠા છે અને મૂળજી બ્રહ્મચારી મહારાજની સેવામાં હોય, સવારે વહેલા જાગતા હોય, મહારાજ જાગ્યા પહેલાં, સાંજે મોડા સુવાનું થતું હોય એટલે ઊંઘ આવતી છે, જોલ આમ ખાતા હતા, સૂઈ ગયા હતા રિયલ. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ તમે બહુ મોટો પક્ષપાત કરો છો, તમે પોતાનું બહુ રાખો છો, પોતાનાનું પક્ષપાત કરો છો, અમને બેરખા મારો છો ને આ તમારો જોતો. બ્રહ્માનંદ સ્વામી સખા હતા, એ ન હોતા હોય જોઈ લો, બોલો નાખોડા ઢળે કે ન હોતા હોય કે મારે જ આમ કરીને બેરખો એની પાસે જવા દીધો. અને જેવો બેરખો ગયો ને લાગ્યો ને તો મૂળજી બ્રહ્મચારી તો ઊભા થઈને ઠેકડો મારીને મહારાજ બેઠા ને પાટ ઉપર ઉપાડીને ભાગ્યા સીધા. ઓલા બધા કે હું, અરે બ્રહ્મચારી હું હું હું કે હું રોય ક્યાં લે હસીન પાસે મહારાજને બેહાડી દીધા. મહારાજ કે બ્રહ્મચારી હું થયું તમને? અરે મહારાજ કાંઈ નહીં પૂછો મહારાજ, કે મને તો એવું સ્વપ્નું આવી ગયું, કે સ્વપ્નું આવ્યું ને એમાં એમ લાગ્યું કે મહારાજ જ્યાં બેઠા છે ઓરડામાં ને ત્યાં આગ લાગી, એટલે જલ્દી હું તમને બહાર હું કાઢવા દોડ્યો. આ શું છે? એક રૂપ સ્વપ્નમાં હોતે એક રૂપ થઈ ગયા. આ એક રૂપ પણ એ મહારાજ આ વચનામૃતની અંદર, વચનામૃતની અંદર મહારાજનું આ કહેવાનું છે કે આ આવી રીતે ભગવાનના ભગતનો જીવ છે એ ભગવાનમાં પ્રવેશી જાય છે. એટલે મહારાજે આ વચનામૃતમાં બહુ સરસ વાત કરી કે ભગવાનના ભક્તને પોતાના કલ્યાણના માર્ગની અંદર આગળ વધવું હોય તો એને શું કરવું? તો જગતનો માર્ગ અને ભગતનો માર્ગ એ બે જુદા જુદા છે, અને એમાં ભગવાનના ભગતને એક ડેસ્ટિનેશન નક્કી કરવું, ડેસ્ટિનેશન નક્કી કરી ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એમાં મજબૂતી કરવી. એ મજબૂતી ક્યારે થાય? તો મહારાજ એક વચનામૃતમાં કીધું, મહારાજ કે એકાંતિક ધર્મ છે ને એમને શાસ્ત્રે કરીને નથી આવતો, સાંભળે કરીને નથી આવતો, તો સંતના એના દ્વારા આવે છે. સંતે કરીને એ એકાંતિક ધર્મ આવે છે. તો એ એકાંતિક ધર્મ આપણા જીવનમાં પણ ચરિતાર્થ કરવા માટે આ વચનામૃત મહારાજે કીધું છે. એ ચરિતાર્થ થાય તો ભગવાનની સાથે એક રૂપ થઈ જવાય છે અને એ ભગવાનમાં પ્રવેશી જવાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે એક બે સૂચનાઓ છે. પહેલા આવતા અઠવાડિયા ને પણ એના પછીના વીકમાં એટલે કે 18 તારીખ અને શુક્રવારના વચનામૃત જયંતિ આવી રહી છે. આપણે ગયા વર્ષે અહીંયા ગુરુકુલની અંદર વચનામૃતનો મોટો ઉત્સવ, દ્વિશતાબ્દી ઉત્સવ આપણે ઉજવ્યો હતો. સુવર્ણ તુલા, રજત તુલા અને બહુ મોટે પાયે બધી રીતે માં વચનામૃતનો આપણે 200 પાઉન્ડ ડ્રાયફ્રૂટથી અભિષેક કરેલો, પૂજન વિધિ, ભક્તોએ કેટલા પાઠ કરેલા. કારણ કે વચનામૃત છે ને આપણા જીવનનું પ્રાણ છે. આપણે જે કાંઈ અધ્યાત્મ માર્ગ, આપણે જે સત્સંગમાં આગળ વધીએ છીએ ને અધ્યાત્મ માર્ગ કહેવાય, અને અધ્યાત્મ માર્ગનું પોષણ આપણને વચનામૃત દ્વારા થાય છે. જે કાંઈ નોલેજ આપણને સત્સંગનું પ્રાપ્ત થાય છે વચનામૃત દ્વારા થાય છે. એ વચનામૃતની જયંતિ 18 તારીખે આવી રહી છે. તો આપણે ભક્તોએ પણ વિશેષ, જો પાઠ ન કરતા હોય તો હમણાં થોડાક દિવસ આજથી સંકલ્પ કરો કે દરરોજ એકાદું વચનામૃત વાંચીએ અને વચનામૃતની જયંતિ નિમિત્તે વિશેષ વચનામૃતનો આપણે પાઠ કરીએ એવો બધાએ સંકલ્પ કરજો. અને વચનામૃતના જયંતિના દિવસે આપણે ક્યાંક વિશેષ પૂજન વિધિનું એનું કરશું, તો તમને પણ ત્યાં ઘરે પણ પૂજન વિધિ કેમ કરવી એની જાહેરાત કરશું. તો એ એક બધાએ નોંધ લેજો. પછી આવતીકાલે હરિપ્રસાદ સ્વામી ધામમાં ગયાના 13 વર્ષ પૂરા થાય છે, તો એ દિવસ છે. એની લિંક ગ્રુપમાં મૂકી હતી. આજ રવિવારનો દિવસ હતો, સેજે બધાને અનુકૂળતા હોય, સમય હોય તો થોડું ઘણું એનું આપણે મેમરી કરી શકીએ, એટલા માટે એમાં લિંક મૂકી હતી. આવતીકાલે પણ વિશેષ સ્વામીનું સ્મરણ કરજો. કારણ કે શાસ્ત્રીજી મહારાજના એકદમ નિષ્ઠાથી એક હાથ થઈ અને સ્વામીએ ખૂબ સેવા કરી છે, અને અમે પણ સ્વામીની ભેગા, તમે બધાએ લગભગ બધાએ હરિપ્રસાદ સ્વામીના દર્શન અને સેવાને ખૂબ લાભ લીધો છે. ત્યાર પછી 11 તારીખે એકાદશી આવે છે, એ પણ નોંધ રાખવી. આપણી બાલ સંસ્કારની શિબિર એ નજીક આવી રહી છે, એમાં પણ હજી કોઈને નામ નોંધાવવાના, પોતાના બાળકનું રજીસ્ટ્રેશન બાકી હોય તો એ કરજો, કરાવજો. આપણે વધારેમાં વધારે બાળકો એની અંદર લાભ લે એમ કરવાનું છે. તો ખાસ જે આપણે સત્સંગી ભાઈઓ છે, એ જે બાળકો હજી જોઈન્ટ ન થયા હોય એને જાણકારી દે અને જોઈન્ટ કરવાનો આગ્રહ કરજો. અને આજને દિવસે અમારે અહીંયા સત્સંગ જે છે, આજનો સત્સંગ એ અમારે આપણા નિષ્ઠાવાન સેવક દીપેનભાઈ ભોરણિયા એમનો તરફથી આજના દિવસે સત્સંગ છે. એનો કયો દિવસ કહેવાય તમારે ભાઈ? એનિવર્સરી ડે એનો દિવસ છે. તો એ નિમિત્તે આજે સત્સંગ રાખ્યો છે. મહારાજને પ્રાર્થના કરી આ નવયુવાન છે, આખો પરિવાર ગુરુકુલ અને આ પરિવાર એ બે એક છે અને સતત અહીંયા પણ નાના છે પણ ખૂબ સારી સેવા કરીને સંતોનો રાજીપો લે છે. મહારાજ એના એના પરિવારમાં સારા સત્સંગનું બળ આપે, ભગવાનમાં ખૂબ હેત વધારે એવું મહારાજને આજના દિવસે આપણે પ્રાર્થના કરીએ. આવો આવો તિમિરભાઈની સેવા આવી છે ને. સહજાનંદ સ્વામી મહારાજની જય. આવો તિમિરભાઈ. તિમિરભાઈનું મુખ સેવક છે આપણે. એ સેવા બધું પતી જાય, ઉત્સવ સમય પતી જાય ને પછી એની સેવા. સ્વામિનારાયણ ભગવાનની જય. મહારાજ આ બધા જીવો છે ને મહારાજ એને છે ને આમ જોઈએ ને તો નાના મોટે નાના મોટા પરીક્ષાઓ પણ ખૂબ લે. આપણે મહારાજને પ્રાર્થના કરીએ એ જીવને ખૂબ બળ આપે અને આ પરીક્ષાઓની અંદર બધી મહારાજને પાસ કરે. આપણા કૃતાર્થભાઈ જગત એ પણ નવા ભગત છે પણ એની સેવાઓ હમણાં થોડીક મોટી સેવા પાછી થોડાક દિવસ પહેલાં જ આવી એટલે આ બધાય ભક્તો છે એને આપણે આજને દિવસે યાદ કરી. એ સિવાય આજે નામ આવ્યું છે આપણે ગ્રોસરીવાળા ભાવિનભાઈ, એ પણ મુખ સેવક જેવા જ આમ તો એટલા બધા આપણા સત્સંગમાં નથી પણ કેટલા સમયથી ગુરુકુલની અંદર જે શાકભાજી આવે છે ત્યાંથી સેવામાં ઘણી શાકભાજી મોકલે છે. તો ખાસ એને એના પિતાશ્રી છે ને એના પિતાશ્રીને હોસ્પિટલમાં દાખલ થયા છે, કોરોનાની અસર છે. તો મહારાજને આપણે ધૂન કરવાની છે, બે મિનિટ આપણે ધૂન કરી કે મહારાજ એને સારું કરી દે, શાંતિ આપે. અત્યારે થોડાક વધારે સિરિયસ છે તો પ્રવીણભાઈ બે મિનિટ ધૂન બોલાવો, એકાદ મિનિટ ધૂન બોલાવો. માઇક ચાલુ કરો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ યણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ યણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સહજાનંદ સ્વામી મહારાજ. આ કોરોનાનો સમય છે એટલે અત્યારે હજી આપણે સત્સંગ ચાલુ નથી થયો અને બહાર પણ હમણાં વધે છે એટલે બહાર પણ ઓછા ભક્તો નીકળતા હશે. છતાંય લગભગ તો બધા વ્યવહારો ચાલુ થઈ ગયા છે એટલે આપણા જે સત્સંગ પરિવારના હરિભક્તો છે એ તમે જો બહાર જતા હોય ક્યાંય સ્ટોરમાં ને એમાં એટલી છૂટી રાખતા હોય તો એટલું તો નિયમ બધાએ ખાસ રાખવું કે અઠવાડિયામાં એકવાર નાના મોટાએ ગુરુકુલ મહારાજના દર્શન કરવા એકવાર આવી જવું, ગમે એ સમયે દર્શન કરી અને તમારી રીતે પાછું નીકળી જવું. એટલે ખાસ આપણા પરિવારના ભક્તજનો છે એટલું યાદ રાખે. જો તમે ક્યાંય બહાર નીકળતા જ ન હો તો તમારા માટે છૂટી, પણ બહાર નીકળતા હોય તો આ સંતોની આજ્ઞા માનજો કે એકવાર મહારાજના દર્શન, અઠવાડિયામાં એકવાર આપણે મહારાજના દર્શન કરવા જવું, દર્શન કરી જવા. સારું, હવે અહીંયા થાળ આરતી પ્રાર્થના કરીશું. લંબી ચંબી ખટ્ટી મીઠી ઠંડી હૈ દ્રાક્ષ ઘી કે લડ્ડુ મગદળ કાહે સારા હલવા ખુરમા ખુબી વારા આટા જલેબી કા ન્યારા ઉંધી છુટી લ્યો હે પ્યારા લે લે ખાજે પેંડે તાજે ગુલગુલ આપ આપ મે ગાજે માતો મોર પોર સાલ જમે મદન ગોપાલ લાલ સોને કા થાળ ઉસમે જમે શ્રી મહારાજ શીરો પૂરી ને દૂધ પાક બદામ ચારોળી હૈ દાસ ઉપર શક્કર બુરા સા લાલ લે તું ઉસમે ચાર સુંદર જામંત્રી જાયફળ ઓર કસ્તૂરી કેસર શ્રીખંડ બાસુંદી કા થાળ જમે મદન ગોપાલ લાલ સોને કા થાળ ઉસમે જમે શ્રી મહારાજ કે લડ્ડુ ચોર મે કા ખૂબ બનાઈ ભણજ હુ બાહુ લાઈ ભરજંતી મે સુ વાટી ઘી માડુ બાડુ રખે માવે કા ગુલ ભૂલે ચોર રૂડે માલ પૂરે બડે બડે પાપડે આગળ તણે લી હૈ દાન જમે મદન ગોપાલ લાલ સોને કા થાળ ઉસમે જમે શ્રી મહારાજ બાલ બાલ જી હરિ કે ભોજન ભાત ભાત કે ભાણે ઇસમે રખે ઇલચી દાણે બરફી ખાય ગિરધર શાણે મે સુખ બડા બટાણે લડ્ડુ સેવૈયા મોતૈયા મે બરસા કર કદૈયા કુંદર પાક હૈ રસાલ જમે મદન ગોપાલ લાલ સોને કા થાળ ઉસમે જમે શ્રી મહારાજ બાલ બાલ જી હરિ કે રોટી જીર સારી ભાત સુંદર તરકારી હૈ જાત બિંદા વાલોડ બનતા સુંદર ઘી સોડા કે શાક કડી બડી હૈ જાજી લાઈ ભાજી કર કર તાજી મોડા ગલકારી કારેલી ભજિયા વટાણા ને વાલ જમે મદન ગોપાલ લાલ સોને કા થાળ ઉસમે જમે શ્રી મહારાજ બાલ બાલ જી હરિ કે ચટણી અમલી કી બનાઈ ગોત દીદી સે મિલવાઈ કેલે મિર્ચે કી ભી ખાઈ આરસ પત્તર સે કુટવાઈ કેલે મરી કે દાણે બારે ભાત ભાત અથાણે અંદર મીઠે જીરે ડાલે જામે મદન ગોપાલ લાલ સોને કા થાળ ઉસમે જમે શ્રી મહારાજ બાલ બાલ જી હરિ કે કેરી લીંબુ આદે સારે ગુંદર કેલ કે અસારે લીલે મિર્ચે તીખે ભારે સ્વાદ ગરમર કા હૈ ન્યારા દહી છાશ હૈ મોણી માખણ ઓર હૈ કચોરી મોણે સાટે પૂરણ પોળી દૂધ ઘી કડી દાળ જમે મદન ગોપાલ લાલ સોને કા થાળ ઉસમે જમે શ્રી મહારાજ બાલ બાલ જી હરિ કે ભર સોને કી જારી પાણી પીજે ગીરધારી પાન લવિંગ સોપારી અંદર એલચી હૈ ન્યારી ખાતા ચૂના હૈ પૂરણ ભારે ભાત ભાત ચૂરણ મુખડા હો જાયેગા લાલ જમે મદન ગોપાલ લાલ સોને કા થાળ ઉસમે જમે શ્રી મહારાજ બાલ બાલ જી હરિ કે થાળ પ્રેમાનંદ લાવે ઉસકો પાર કોઈ ન પાવે પ્રસાદી કી તૈલ આશ લાલા રખ લે તેરે પાસ લે જો સ્વામી શ્રી જી નામ જાણે પહોંચ્યા અક્ષરધામ મુક્તાનંદ જી કા થાળ જમે મદન ગોપાલ લાલ સોને કા થાળ ઉસમે જમે શ્રી મહારાજ બાલ બાલ જી

રાખવું હોય ધડ વ્રત નો શિક્ષા પત્રી પ્રમાણ સો પત્રી મે અતિ બળે નિયમ એકાદશ જોય તાકી વ્યક્તિ કહત હું સુનિયે સબ ચિત પ્રોય હિંસા ન કરની જંત કી પરત્રિય સંગ કો ત્યાગ માસ ન ખાવત માધ્ય કો પીવત નહીં બળ ભાગ વિધવા કુ સ્પર્શત નહીં કરત ન આત્મઘાત ચોરી ન કરની કાહુ કી કલંક ન કોઈ કુ લગાર નિંદત નહીં કોઈ દેવ કુ બિન ખપતો નહીં ખાર વિમુખ જીવ કે વદન સે કથા સુની નહીં જાત એહી ધર્મ કે નિયમ મે ભરતો સબ હરિદાસ ભજો શ્રી સહજાનંદ પદ છોડી ઓર સબ વાસ હરિ એકાદશ નિયમ મે કરી શ્રી હરિ પદ પ્રી પ્રેમાનંદ કહે ધામ મે જાઓ નિશંક જગજી સહજાનંદ સ્વામી મહારાજ ની જય હરિ કૃષ્ણ મહારાજ ની જય ધર્મ ભક્તિ વાસુદેવ ની જય ઘનશ્યામ મહારાજ ની જય લક્ષ્મી નારાયણ દેવ ની જય નર નારાયણ દેવ ની જય રાધા રમણ દેવ ની જય ગોપીનાથજી મહારાજ ની જય મદન મોહનજી મહારાજ ની જય સ્વામી નારાયણ ભગવાન ની જય સિદ્ધેશ્વર મહાદેવ ની જય વિઘ્ન વિનાયક દેવ ની જય કષ્ટ ભંજન દેવ ની જય વિશ્વેશો સકલ વિશ્વતણા વિધાતા ત્રાતા તમે સકળ મંગળ શાંતિ દાતા માટે તમારું કરુણા નિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો નીતે પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ સાષ્ટાંગનાથ તમને કરું પ્રણામ શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણં નરક તારણ નામ ધ્યેયમ શ્યામં સીતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણં પ્રપદ્યે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિડં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ નિજાશ્રિતાનાં સકલાર્થિહંતા સદ્ધર્મ ભક્તિ રવનં વિધાતા દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણો ખિલ મંગલમ્ નઃ સહજાનંદ